ત્યાં પછી વેદ ની બહાર છે આત્મા નિશબ્દ છે વેદ ના શબ્દ છે અને આત્મા અવર્ણનીય છે કઈ શબ્દ નથી કરવા માટે શબ્દ છે એમ કહે જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય નબળું હોય તો બીજા જાપ કરીને જોરદાર બનાવવા જાય તેના કરતા હું સુધાર સુધાર બની જાઉં બધું થઈ જાય તો ગીત નબળું હોય આજ્ઞાપૂર્વક એટલે એક અવતારી ભાવ કહેવાય તો કોઈ બે અવતાર થાય આજ્ઞાપૂર્વક એટલું તમારે કરવાનું બીજું કશું કરવાનું નથી એટલે અહંકાર ના અહંકાર નથી કરવાનું આજ્ઞા ના અધીન કરવાનું કેવું પેલો પોતાનો અહંકાર કે એ કરતા હતા આજ્ઞા ના અધીન કરવાનું કે તું જવાબદારી મારી તમારી જવાબદારી જે કરતા થયા તેની જવાબદારી મારી આજ્ઞા ના અધીન પણ એ તો જવાબદારી તમારી છે એટલે આજ્ઞાના અધીન પણ એટલા જ કર્તાપદ રાખ્યું છે તે કર્તાપદ ખરેખર કર્તાપદ નથી કારણ કે આજ્ઞા અધીન પણ છે એટલે પોતાની જવાબદારી રાખી નથી મારા કહેવાથી હું કહું કે ફરણ નતું આ હણું મારી નાખ એટલે મારી આજ્ઞાથી પેલા એ માર્યું પેલો મિકેનિકલ કહેવાય શું ખબર જોખમદારી મારી પોતે એવી રીતે અને તમારે જે મનમાં નક્કી કરો કે મારે દાદાની આજ્ઞા પાળવી છે એ કરતા પણ નથી એ ધર્મ ધ્યાન છે શું છે ધર્મ ધ્યાન છે કરતા હોય એ ધ્યાન છે બિલકુલ કરતા પદમાં રાખ્યા જ નથી એમ કે ચાલે જે કરતા પદ છે તમને પાંચ આજ્ઞા ના આપીને કરતા પછી કરતા પછી આજ્ઞા ના અધીન હોવાથી તમારા માટે જવાબદારી નથી એથી જ આજ્ઞા આપવાની નહીં તો પોતે કરતા થાય પાછું કર્મ બંધાય આ પેલાથી નબળીઓ ક્રોધ માન માયા લોભ રાખશે એથી નબળીઓ શું શું કામ કરે છે આખો દિવસ શું પાઠ બધે છે લે મેલ કરાવી મેલે હે મેલ કરાવી મેલે નહીં પણ બહાર કદી હશે નહીં કરતા બાર કાઢે તમને લોભ અડે નહી ક્રોધ માન માયા લોભ અડે સમજાય તો હિંસક ભાવ જ આ જગત નું મુખ્ય દાદા આ ગુસ્સો થઈ જાય છે ગુસ્સો થઈ જાય અને પછી જાગૃત છે કે આપણને આ ખોટું કર્યું છે ડિસ્ચાર્જ રૂપ થઈ ના પછી એનું પ્રતિક્રમણ કરવું જરૂરી છે પ્રતિક્રમણ અમારે કઈ નુકસાન થયું હોય એ ગુસ્સાથી અમારે દુઃખ લાગી થઈ પડ્યું હોય બહુ નુકસાન કરી બેઠું હોય ત્યારે આપણે કેવું પડે શું નામ તાર શ્રી કૃષ્ણ કેવું કે શ્રી કૃષ્ણ છે અમારું પ્રતિક્રમણ કરી લો માથું એ પાછું હનુમાન પાંસળ સીધો ના હોય ને મળે આમ ના કરવું અંદર થી કરવું તો પાંસળો હોય તો આમ કરવું નફટ હોય ને તો પગે લાગી જતા ઉપરથી આપણે ડબલી મારવી જો હવે ઠેકાણા આવે ને કે છે એવું કે શું કે હવે ઠેકાણા હા જીવન મોટા ઠેકાણા લાવનારા આ જીવડા જાત જાતના જીવડા વેરાયટી અને એ ઉપર ટપલી મારે એવા ભાવ વાળો હોય એને મેં મારી ભાષામાં નંગોળ કહેતો હતો નંગોળ હતો શું કહ્યું નંગોળ હા સામો માણસ નમસ્કાર કરે છે ટપલી ના મળે પછી તમને પ્રકૃતિ એ લાગતી હોય તો એ પણ એમ જોઈ ઓછું પાંચસો થી નાખો તો હવે પણ એનો ગુનો તો માફ કરી દેવો જોઈએ ગમે તેવો ખરાબ ભાવથી આવ્યો ખરાબ ભાવથી ફરી એની જોડે કેવું રાખવું એ તમારે જોવાનું હા એની પ્રકૃતિ વાંચી હોય તમારે એ વાંચી પ્રકૃતિ હોય માથાકૂટ નહીં કરવી જોઈએ પ્રકૃતિ નો ચોર હોય, આપડે 10 વર્ષથી ઇન્ટરવ્યુ જોતા હોય તો આપણે આઈને પગે લાગે તો પછી એમ કોઈ વિશ્વાસ મૂકવો તક ના મુકાય. મુકાય ચોરી કરી તેને માફી આપી દઈએ આપણે, જા હવે તારું તું છૂટ્યો તારે અમારી તને અમારી ઉપર અમને તારી પર કશું મનમાં નહીં રહે, પછી વિશ્વાસ ના મુકાય. ને વિશ્વાસ ના મૂકો તો ગુનો છે. પછી જે બને એ કરવું એમ કહી. બહુ આ તો બહુ જૂની સાયન્સ છે. આ સાયન્સ એટલું બધું જૂનું છે અને અત્યાર સુધી પ્રગટ નથી થયું એવું છે. કેવું છે તમને લાગે છે? બધું શબ્દ દરેક નવા છે. એટલે આ સાયન્સ જૂનું છે અને તદ્દન નવા નવી ડિઝાઇનમાં આખા વર્લ્ડમાં કામ લાગે એવું છે. આખો બધો વ્યવહાર સુધરી જાય, વ્યવહાર સુધરી જાય, બહુ સુધરી જાય, વ્યવહાર સુધરી જાય ને લોકો મોક્ષ માર્ગ સરળ પડી જાય. વ્યવહાર સુધરવો એનું નામ જ મોક્ષ માર્ગ સરળ. શું કહ્યું? આ તો મોક્ષ માર્ગ લેવા છે તો વ્યવહાર જ બધા બધા કરે, મૂર્તિ જ નાખો વ્યવહાર. અહીંથી 4 રસ્તા કોઠી પર બધા ભેગા થયેલા હોય અને બધા અમદાવાદ જવા નીકળે, બધા પૂછે કેટલા માઇલ થાય તો આપણે કઈ આપણે રેડિયો પર બોલીએ પ્લાન ઉપર લાઉડ સ્પીકર પર, ત્યાં સિમિલ થાય તો એ લોકો કહે ભાઈ ના એથી હલકો એથી ટૂંકામાં ટૂંકો માર્ગ બતાવો. તો આપણે કઈક રીતે ટૂંકામાં ટૂંકો એ સી તો તે આ રસ્તે લઈને જાઓ આ બાજુ તો આ નોર્થમાં છે તો પણ આ લોકો ઉપડે આ બાજુ શું થાય વાયલો વધતા જાય નીચે હતા તેને વધારે ન હતા. ત્યાંથી કન્યાકુમારી સુધી કેટલા બધા વધી જાય અને પાછા પાછા હોવું પડે, પાછું મોટર સ્પીડે જાય 3 કલાકમાં જ પહોંચી જવાના. આ બધું મોટર સ્પીડે 3 કલાક કઈ સુધી પહોંચી જાય? અમદાવાદ છેતું જાય કે આગું જાય? આગું જાય. આવું આવી રીતે બધું ગૂંચું નથી, બધું વ્યવહાર ગૂંચું ખરાબ થઈ નાખે છે. જાત જાતના જપ તપ એની જરૂર છે આ ચાને માટે આપણે. તેથી જ પેલા બૂમ પાડી દીધી ત્યારે પેલા અખય માલા તો કર્મ અહીં ફિરે. હે માલા તો કર્મ અહીં ફિરે મનવા 14 દિવસ માહી. હા એ કહે આ ત્યાગ તપ એ તો આડી ગલી કે છે નહી બેઠો એ ખરાબ થઈ ગયો કે એવું કે ભગવાન આ ભગવાન અમુ ડેરા છે ને પણ આ ગલીમ શું કાઢું ત્યાગ તપ ની ગલીમાં એક બાજુ હારી ગલીઓ કે છે અને આડી ગળી વાળા કઈ પૂછીએ છીએ, એમને પૂછીએ છીએ કે તમે આડી ગળીમાં છો? ના અમે મોક્ષ માર્ગમાં છીએ. આપણે આ બાજુ ભગવાન આવે તો એમને પૂછીએ ભાઈ આ કેમનું છે, આ બેવ જણ જુદું જુદું બોલે છે, એમાં કોણ સાચું છે? સગના આડી ગળી કહે છે એ ખોટો છે કે છે, અને આ લોકો કહે છે મોક્ષ માર્ગ છે તે ખોટું છે. શું કહે છે? ભગવાન બંને ને ખોટા કે એટલે ભગવાન બહુ ડાયા હતા એવું લાગે હતા આપણે તમને નઈ બહુ દા પણ આવે તું બોલું તે ટેપ છે એ પ્રૂફ કરી આપી તારે એવું થોડું થોડું પ્રૂફ થયેલું છે દાદા એ લોકો એ લોકો થોડું થોડું એવું માનતા થયા છે અને બીજી ઉતરે એની પર ત્રીજી ઉતરે પછી કાયદો કેવો છે બીજા માંથી ત્રીજી થાય હા ત્યાં મૂળ મૂળ શું હતું ત્યાં કરેક્ટ વાળી હતી ત્યાં એ ટેપ હતી કરેક્ટ માં સ્ટેપ ઉતરે છે એ બહુ સૂક્ષ્મ છે દાદા આ તો હે બહુ સૂક્ષ્મ છે આ વાતો વાતો બહુ સૂક્ષ્મ આ તો વર્લ્ડ માં બોલેલી નથી વાક્ય આ કારણ કે ટેપ છે આ વાણી એવું બોલ્યા જ નથી ને કોઈ કેવી રીતે બોલી શકે સેલ્ફ રિયલાઇઝ થયેલો માણસ બોલી શકે સેલ્ફ રિયલાઇઝ થયેલો માણસ હોય નહીં સાયન્ટિસ્ટ હોય સેલ્ફ રિયલાઇઝ નહીં થયા તો એને શોધખોળ કરી બધી દાદા અભિવ્યક્તિ જુદી હોય ને બીજાની તીર્થંકરોની અભિવ્યક્તિ હશે તે જુદી હશે આ કરતા પણ એ કહેતા હશે તો એમની અભિવ્યક્તિ જુદી આ ટેપ શબ્દ વાપરો એ લોકો આ કરતા પણ કે એક નહીં કોઈને નવરાશે નથી અને કોઈ સમજવાની શક્તિ ધરાવતા નતા અને વિગતવાળી બોલ્યા નથી જેવી જરૂરિયાત હતી પબ્લિકને તેવી વાળી એમની પાસે નીકળતી હતી બરાબર છે પોતે જાણે વાણી મારી સ્વરૂપ નહીં એને ટેપ તો હું આ ટેપ નીકળી એટલે ટેપ તમને બતાવું છું આંગળી નિર્દેશ કરું છું હા હા પણ તે દાખ ટેપ હતી જ નહીં ને એક તીર્થ એકલા જ બીજા કોઈ નહીં પછી એમની જોડે મોક્ષ ગયેલા નહીં હા તે ખાલી જોઈને જ મોક્ષ ગયેલા કેવું જોઈને તે રૂપ થઈ ગયેલા કેવું ભાગ્યશાળી પણ દાદા દર્શન પુણ્યશાળી દાદા ભારે પુણ્યશાળી પુણ્ય માં તો દાદા કરતા પણ રહ્યું ને કોઈ માણસ એમ કે પુણ્ય ને લીધે આપણા દર્શન થયા તેમાં એ શબ્દ ના ટોલ ના હિસાબ ને બોલતા શબ્દ ના હિસાબે કારણ ભાગ્યશાળી શાસ્ત્રો લીધું નથી પુણ્ય એટલું જ દોર્યું છે એને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે કેવું પુણ્યાનુબંધી પુણ્ય એનું ફળ છે આ શું થયું તેનું ફળ છે નથી સમજણ પડતી દાદા મને આ જે એને બે પુણ્યાનુબંધી પુણ્ય આ બગલા બધા બંધાયા છે ને બધા મુંબઈ માં વડોદરા માં અમદાવાદ માં બધે કેવું અને પુણ્યાનુબંધી પુણ્ય વિચારો એવા કેમ કરી દાદા ને પાસે જઈ રહેવાય કેમ કરીને ત્યાં નહી ઊંચું પુણ્ય કેવાય એવું પેલા લોકો જે કીર્તંકર મળેલા ને પુણ્યાનુબંધી પુણ્યવાળા પુણ્યાનુબંધી પુણ્યવાળા હા છેલ્લામાં છેલ્લું ફળ આપનારું એ પુણ્ય કેવું પ્રભ હોય છેલ્લામાં છેલ્લું છેલ્લામાં છેલ્લું ફળ આપનારું દાદા દેશના બધા મોક્ષ ગયેલા કે અમુક જ દર્શન તો બધા નહીં થયેલા ને તીર્થંકર ભગવાન જે દેશ ના સાંભળતા હતા એને તો બધા ના દર્શન થયા હતા ને, જેને દેશ ના સાંભળી એને તો બધા મોક્ષે જાય એમ પૂછે છે. ઘણા ઘણા મોક્ષે ગયા નિયમ એવો છે કે સ્ત્રીઓ પ્રમાણ નજીક માં ઓછા વત્તા ના પ્રમાણ માં છે જ નજીક માં પ્રમાણ સચવાય છે. પછી વ્યવસ્થિત બીજો નિયમ શું છે, કારણ કે બધા ખેતીવાડી સારું હોય તો બીજો આવતા બધા વિચાર ભાવના ભાવના કરતા બધા ખેડૂત થઈ જાય. તમારા રાજ કોણ ચલાવે ને એ બધું વેપાર કોણ કરે ને જો સરસ હશે ને તમના આટલા વેપારીઓ આટલા ખેડૂતો આટલા રાજ કરનારા આટલા ઉતારો આટલા લવારો આટલા કરિયાઓ બધું વ્યવસ્થિત રીતે આટલું આટલું આ દેશમાં લશ્કર લશ્કરી માણસો નીકળે એવા એવો એવો પ્રદેશ હોય દેશ દરેક દેશમાં ત્યાંથી માણસો લશ્કરી તરીકે નીકળે છે. સમજાય છે સમજાય છે અને કોઈનું બનાવેલું નથી. તો કોઈનું બનાવેલું હતો પાસે ડખોળ બોલી એ તો હું હતો તો તમે હું હતો મેં તું કોણ તું પાછું ગપુ નથી બનાવ્યા સિવાય થયું નથી. એટલે નૈમિત્તિક છે આ છે એ છે એ છે તો તે છે તે છે તે છે પારસ્પરિક કેવું પારસ્પરિક ને કેવું સરસ વ્યવસ્થા છે. અને પાછું જે થઈ રહ્યું છે એ બિલકુલ કરેક્ટ જ છે. એટમ બોમ્બ ઉભા થયા છે એટમ બોમ્બ ઉભા થયા તે કરેક્ટ છે. પછી એ જતું રહે છે તે કરેક્ટ છે. હા જગત પેદા ઇનકરેક્ટ થયું જ નથી. એક મિનિટ પણ ઇનકરેક્ટ થયું નથી. જગત ના સત્યુ કયું એ તો લોકોના જગત એના સ્વભાવમાં જ છે. સત્યુ કયું લોકોના ભાવથી છે. કેવું છે જગત એના સ્વભાવ થી જ છે. સત્યુગ ને કળિયુગ લોકોના ભાવ લોકોના ભાવ થી છે. એવું સુંદર વ્યવસ્થિત જગત છે. હરેક ચીજ નાના નાના જીવડા ચાલે ત્યારે એ કઈ કેટલું વ્યવસ્થિત હશે. નાના જીવડા કે એનો અહંકાર નથી હોતો કોઈ પાલન પોષણ કરનાર હોતું નથી તો એને કેવી ચાલે ઇન્સ્ટિંક્ટિવ વ્યવસ્થિત ખરું. ભગવાનને ચલાવવું પડતો જેટલા ઘર મરી જાય કારણ કે તો લક્ષ્મીજી પાસે ગયા બે ત્રણ કલાક ધર્મ ગોળ થઈ જાય ને આગળ લોકો કેવા ચીતર્યા છે. મન ફાળે એવા ચીતર્યા છે ને. હા મન ફાળે કલ્પના છે અને તે બધું કરેક્ટ નથી. તેને આપણે ખોટું કહીએ તો આપણે ભૂલાશે. એને આપણે જો ખોટું કહીએ તમારે સમજવાનું છે. બાકી કોકને કહેવાનું નથી. કારણ કે બીજાને માટે આધારરૂપ છે. શું છે ઘડીકમાં એમ થાય છે કે દાદા અમે સમજી ગયા, ઘડીકમાં એમ થાય કશું નથી સમજ્યા, ઘડીકમાં એમ થાય છે કે બધું સમજી ગયા, ઘડીકમાં એમ થાય છે કશું નથી સમજ્યા. હા, કૃષ્ણ જાગ્રત પ્રમાણે ના બેસ, એ તો આ અજ્ઞાન સંગતિ થી છે. આ અજ્ઞાન સંગતિ લાગુ થઈ ને ત્યારેથી ઉભી થઈ, બાકી વસ્તુ ખરે હકીકત માં નથી કશું. એ સંગતિ ના હોય તો કશું હોતું નથી. એ તો સંગતિ નો સ્પંદન છે. શું છે? સંગતિ નો સ્પંદન થયા કરે છે. સુખ પોતાની ભાઈ પાર વગર નું ભયંકર સુખ થયું છે. જેના સંગત નથી તેને તો બધું કીધું કે રિયલાઈઝ કર્યા વગર રિયલાઈઝ થઈ જાય. કેવું જય સચિદાનંદ. તો બધું જવું છે ને? છ એક 78 બાબુભાઈ ને ત્યાં સાત એક 78 ચંદ્રકાંતભાઈ ના ઘેર. દાદા મારે આત્મા કે પણ જે કે મારા આત્મા એ પ્રતિષ્ઠિત આત્મા કહેવાય ને? મારા આત્મા તો એ પ્રતિષ્ઠિત આત્મા બોલે છે. મારા આત્મા પાપિક બોલે છે એ પ્રતિષ્ઠિત આત્મા. આપડે મારો આત્મા કહીએ છીએ, આપડે તો શુદ્ધ આત્મા છીએ. અને આ પ્રતિષ્ઠિત આત્મા છે. બે ભાગ પડ્યા, બીજો ભાગ શું રહ્યો? કઈ પ્રતિષ્ઠિત આપડે પ્રતિષ્ઠા કઈ ઉભું કરેલું. હા, હું છું, હું શું કરું? ભાગ પડ્યા. ભગવાન ના માર્ગ મહેનત જ હતી ને, માર્ગ જ સમજવાનો હતો, સમજવાનો હતો. કલાક પછી કોઈ જાતનું સર્ટિફિકેટ નથી. સર્ટિફિકેટ નથી કઈ? સર્ટિફિકેટ નથી. પોતે ટેકનિશિયન છે. શાંતિ નથી. આ શાંતિ મળી એટલે આ સમાધિ નો વિચાર કરી શકે છે. છેલ્લો નંબર કહે છે તો બધા. જય જય આવો.